ઉદ્યતલાપી અલોકી કુમારમાસી અલોકી કુમારમાસી આત્મગીતી ગુલાબી નિત્ય ઋતુ વસંતી નિત્ય ઋતુ વસંતી નિરવતા ભેદાઈ જાય નિરવતા ભેદાઈ જાય એવું મૌન સવિયો કરે કવિ તું પદ્મ પૂર્ણ પ્રાગ પૂર્વે ભીલવણી જો કરીયો જ્ઞાનોદયા સૂર્ય પૂરે છેલું ભાણ ભખરિયું દિવ્યમો સુજો ચાંદ સૂર્ય સંગા અનેકાંત શ્રેયતા ભવાની નહર મગમગે જા ખુશબો મગમગે જા ખુશબો કંદનોએ મહેકી જાય કંદનોએ મહેકી જાય શબ્દ પ્રેમ પુષ્કજો શબ્દ પ્રેમ પુષ્કજો વસંતી સદનાવી રામ અખંડિત મહિવહન

પદ નંબર છે કલ્યાણ કાજ સાત્વિક શહીદ નો વિશ્વ કલ્યાણ કાજ સાત્વિક શહીદ નો શબ્દ શબ્દ મુક્તિકાર ક્રાંતિ નારો શબ્દ શબ્દ મુક્તિકાર ક્રાંતિ નારો આધર્મ નાગ ચુડે વી સાક્ષ મનુષ્ય ની આધર્મ નાગ ચુડે આઝાદી આણશે આ જંગ તહારો આઝાદી આણશે આ જંગ તહારો શબ્દ શબ્દ મુક્તિકાર ક્રાંતિ નારો શબ્દ શબ્દ મુક્તિકાર ક્રાંતિ નારો જ્ઞાનીઓ ના હથિયાર આબુધ તીક્ષ્ણ ધાર જ્ઞાનીઓ ના હથિયાર આબુધ તીક્ષ્ણ ધાર ભેદિકાર સૂક્ષ્મ ભેદિકાર સૂક્ષ્મ સમય નિજ ધારો ભેદિકાર સૂક્ષ્મ સમય નિજ ધારો કાળ જામિંદી ને સંસરવી ઉતારે કાળ જામિંદી ને સંસરવી ઉતારે પ્રેમની કટાર ખોસે શાંતિ પ્યારો પ્રેમની કટાર ખોસે શાંતિ પ્યારો આસાઈ દુનિયામાં માલિકી નામ કરો આસાઈ દુનિયામાં માલિકી નામ કરો મૂળ ઢાળ મોક્ષ વિતરાગ ન્યારો મૂળ ઢાળ મોક્ષ વિતરાગ ન્યારો માદરે વતન મોક્ષ માસ જીવ અભિલાષ માદરે વતન મોક્ષ માસ જીવ અભિલાષ શાશ્વત સત્ય કંઠે નિર્ધારો શાશ્વત સત્ય કંઠે નિર્ધારો બલમ સ્વાવલંબી સુપ્રકાર અજોડ ક્રાંતિ સંઘ સ્વાવલંબી સુપ્રકાર અજોડ ક્રાંતિ સંઘ દીઠો નથી વિશ્વે આવો સથવારો દીઠો નથી વિશ્વે આવો સથવારો ચતુર્ગતિ હિતકાર મોક્ષ માર્ગ સે નાની ચતુર્ગતિ હિતકાર મોક્ષ માર્ગ સે નાની ની સુહા મનસ્વી મુક્ત સવારો ની સુહા મનસ્વી મુક્ત સવારો સ્વાદિ સ્વદેશીઓની તેજ સવારી સ્વાદિ સ્વદેશીઓની તેજ સવારી ઐતિહાસિક જ્ઞાની પુત્ર વીરધારો ઐતિહાસિક જ્ઞાની પુત્ર વીરધારો સિદ્ધ મંદિર માં એકમાત્ર શુદ્ધ લક્ષ સિદ્ધ મંદિર માં એકમાત્ર શુદ્ધ લક્ષ સર્વ જીવિતાય જીવો ઉપકારો સર્વ જીવિતાય જીવો ઉપકારો સ્વપાર સીમા ચિહ્ન સંધિ પાત્ર સર્વમાન્ય સ્વપાર સીમા ચિહ્ન સંધિ પાત્ર સર્વમાન્ય વીતરાગ શાસન જયકારો વીતરાગ શાસન જયકારો દૈવીનાદ દુંદુભિ જગત કલ્યાણ હો દૈવીનાદ દુંદુભિ જગત કલ્યાણ હો કારુણ્ય મૂર્તિ દાદા વિશ્વ ઉદ્ધારો કારુણ્ય મૂર્તિ દાદા વિશ્વ ઉદ્ધારો વિશ્વ કલ્યાણ કાજ સાત્વિક શહીદ નો વિશ્વ કલ્યાણ કાજ સાત્વિક શહીદ નો શબ્દ શબ્દ મુક્તિકાર ક્રાંતિ નારો શબ્દ શબ્દ મુક્તિકાર ક્રાંતિ નારો આ ધર્મ નાગ ચુડે વિષાક્ત મનુષ્યની ધર્મ નાગ ચુડે વિષાક્ત મનુષ્યની આઝાદી આણશે આ જંગ સવારો આઝાદી આણશે આ જંગ સવારો કારુણ્ય મૂર્તિ દાદા વિશ્વ ઉદ્ધારો કારુણ્ય મૂર્તિ દાદા વિશ્વ ઉદ્ધારો આપડે મોક્ષ ની વાત જાય ને, પણ સુખ તો સુખ ગમે છે કે દુઃખ ગમે છે? બંને ગમે પછી જરૂરત નહીં, પછી મોક્ષ ની જરૂર નહીં, પણ તું આ બંને ગમતા હોય તો તારી તબિયત નરમ છે તે શું આકાર છે? એ છે તો થોડું કદું છે, જો દુઃખ ને સુખ બંને ગમતા હોય તો તબિયત નરમ છે એની ચિંતા ના હોય ને માણસ ને, એની ચિંતા થાય છે એટલે દુઃખ થાય ને, ચિંતા થાય છે સારું હોય છે ત્યારે મેન્ટલ માં શાંતિ રહે છે, અને ફિઝિકલ ખરાબ હોય તો મેન્ટલ માં અશાંતિ રહે છે, એટલે મેન્ટલ જ છે ને, ફિઝિકલ ઉપરથી મેન્ટલ રહે છે, એટલે ફિઝિકલ તને દુઃખ ગમતું નથી એ વાત ચોક્કસ થઈ ગઈ, તું કઉ છું મને ગમે છે, દુઃખ કોઈને ગમતું છે એનો શું કહે છે બેન? ગમે કોઈ દુઃખ તો ના ગમે, પણ આવે ત્યારે એને સહન કરવું જોઈએ, દુઃખ તો ગમે પણ આવે ત્યારે એને સહન કરવું જોઈએ, દુઃખ તો નથી તને બેન ગમે દુઃખ? હા બહુ પોહાય નહીં, ચક્કુ નાખે છે તને બહુ પોહાય છે, છૂટકો નહીં આવે તારે ભોગવવું પડે, નહીં તો સુખ ગમે છે બધાને, અને સુખ પાછું આવું ટેમ્પરરી નથી ગમતું, ઘણી વાર આવે પછી ના આવે પછી દુઃખ આવે એવું તેવું સુખ નહીં ગમતું, પરમાનન્ટ સુખ જોઈએ છે, કેવું જોઈએ છે? સનાતન સુખ હોય, એ કહે છે કે શા માટે સનાતન સુખ, બધું ટેમ્પરરી છે તો સુખ સનાતન શા માટે જોઈએ? ઓલ ધીસ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ, એવરીથિંગ ઇઝ ટેમ્પરરી એન્ડ રીઅલ ઇઝ ધી પરમેનન્ટ, હા બસ રીઅલ ઇઝ ધી પરમેનન્ટ, ટેમ્પરરી ફેઝ માં હોય છે, ઠીક છે, બધું ટેમ્પરરી ફેઝ માં થતું જાય છે, તો વાય શુડ ધેટ વન એક્ટિવિટી ઓન્લી બી પરમેનન્ટ? એ કહે છે કે ટેમ્પરરી ફેઝ માં બધું થતું જાય છે તો એક એક્ટિવિટી શા માટે પરમેનન્ટ હોઈ શકે? રિયલ ઇઝ ધી પરમેનન્ટ, રિલેટિવ ઇઝ ધી ટેમ્પરરી, રિયલ ઇઝ ધી પરમેનન્ટ, નો ધ પોઈન્ટ ઇઝ કે ઇફ એની એરિયા એવો ન હોવો જોઈએ કે વિચ ઇઝ પરમેનન્ટ, ને તો બીજા કે એવા પોઈન્ટ હોવા જોઈએ વિચ ઇઝ પરમેનન્ટ, તમે મન જોશો ટ્રાન્ઝિશન થતું જાય છે, મન માંથી ઓર બને, ઓર માંથી મેટલ બને, મેટલ પાછું ઓર બની ઓક્સાઇડ થઈને પાછું બને છે, તમે કોઈ ઇન્કાર્નેશન થાય છે, માણસ થાય છે, મરી જાય છે, બીજો કઈ બને છે, પછી પાછો મરી જાય છે, શું કહે છે? વેપર બને, વરસાદ બને, પાછો વોટર આવે છે, બને છે, તો વાય શુડ ઓન્લી વન એક્ટિવિટી બી પરમેનન્ટ? એટલે શું જે ફેરફાર થયા કરે છે તો મોક્ષ પરમેનન્ટ શા માટે? એવું છે, આ ફેરફાર થયા કરે છે બધું રિલેટિવ છે, શું છે? રિલેટિવ, એ રિલેટિવ મૂળ વસ્તુ વગર રિલેટિવ હોય નહીં, એટલે રિયલ ના આધારે રિલેટિવ છે, હવે રિયલ શું છે તપાસ કરી રહી ને, કોઈ પણ વસ્તુ ટેમ્પરરી હોય તો ટેમ્પરરી છે એવું પ્રૂફ કરે છે તે પરમેનન્ટ છે, શું છે? અને ટેમ્પરરી છે એવું નામ આપે છે તે પણ પરમેનન્ટ છે, શું છે? ટેમ્પરરી છે ના આપે છે પણ પરમેનન્ટ, ટેમ્પરરી તો ટાઈમ ના હિસાબે ટેમ્પરરી છે, પણ મટીરિયલ તો પરમેનન્ટ છે, હે મટીરિયલ તો પરમેનન્ટ છે ને, ટાઈમ ના સાથે. હા ભાઈ, એ પોતાને સમજાય છે, એને પોતાને સમજાયું નથી. હા પણ એ ખોઈ રહ્યા છે, એ આ પ્રશ્નની શોધ કરી વાત કરો. અત્યારે વિશેષ ધર્મ ઉત્પન્ન થયો છે. વિશેષ ધર્મ સમજ પડે? બે દ્રવ્ય ભેગું થવા ત્રીજો વિશેષ ધર્મ ઉત્પન્ન થાય છે. દાદા આત્મા અનાત્મા ને અલગ ના જેવું પડે છે. ગુણધર્મ થી અને છૂટું કરે એટલે આત્મા સ્વાભાવિક ધર્મ રહે. સ્વાભાવિક ધર્મ એટલે એનો શું કાયમ સુખ જ હોય. અને અત્યારે શું નામ છે ભાઈ નું? માણસ ને આપડે જાણીએ કે માણસ છે. ક્યુરિયોસિટી ના થાય પછી શું માણસ ને માણસ શું કેવું? ક્યુરિયોસિટી થાય છે એમને. ક્યુરિયોસિટી થાય તો હજી માણસ કહેવાય. પણ ક્યુરિયોસિટી ના થાય તો પછી શું કેવું? તો કઈ નઈ, તો સ્વરજ ના થાય ને કોઈ. હે, તો કોઈ સ્વરજ ઉભો ના થાય ને. આ કોને બનાવ્યું છે આ જગત? ભગવાન જેવું કઈ હશે વસ્તુ? એ તો મારે જાણવું છે, એ જ મારે જાણવું છે. ફરી ના સાયન્ટિસ્ટ મને પૂછે છે સંયોગો બધા ભેગા થઈને ભેગા કરે છે. એ શું ભેગા કરવાના હતા? એ ભેગા કરવા નિમિત્ત છે, પણ એ વન ઓફ ધી એવિડન્સ. Only scientific circumstantial evidence. God is not created of this world at all. Only scientific circumstantial evidence. God is, the world is the puzzle itself. God has not puzzled. એમાં નથી. માણસે જે બનાવ્યું, ક્રિએશન કર્યું છે, તેમાં નથી. સમજ પડે ને? અને જેને માણસે બનાવ્યું નથી, જેને ભગવાને બનાવ્યું નથી, એવું જે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે તેની મેં છે ભગવાન. ભગવાને બનાવ્યું નથી અને માણસે બનાવ્યું નથી. તમારી કોઈ શક્તિ ખરી ખરી? તમારી કોઈ શક્તિ છે? તમારો પાવર શું છે? તમારો પોતાનો કઈ પાવર ખરો? ઇન વોટ સેન્સ? કઈ સેન્સમાં પાવર હશે? રેકર્ડ બોલે છે. તમે શું બોલતા હતા? તમે ખોટું આ બધું ઇગોઇઝમ કરો છો. હું બોલું છું. પાવર તમારો નથી, એ તો રેકર્ડ નો છે. તમારો પાવર નહી, તમારો પાવર નહીં, ફિઝિકલ બોડી નો આમાં તમારો પાવર એક પણ નથી, ભલે ન હોય સંદાસ જવાનો પણ પાવર તમારો નથી. ડાક્ટરો મેં બધા ડાક્ટરો બેઠા હતા, તેમણે કહ્યું કે સંદાસ જવાની શક્તિ ઘરી તમારી. હા હા હા, અમે બીજા નવું કહ્યું તમને અટકશે ત્યારે ખબર પડશે કે તમારી શક્તિ નથી. તો સંદાસ જવાની શક્તિ નથી તો આપ શું પાવર તમારી પાસે છે કહો? ઊંઘી તમે ધારો ત્યારે ઊંઘી જઈ શકો, ધારો ત્યારે ઉઠી શકો. બીબી ની જોડે બોલતા નહીં આવડતું, ચંદ્ર ના શું દ્વારા ગયા બીબી જોડે વેર થાય છે ખરેખર આવી કેરિયોસિટી જોઈએ. કરેક્ટ કહું છું, શું કહે લાગે છે? થોડું ઘણું થોડું ઘણું ઓનલી સાયન્ટિફિક સર્કલ એવિડન્સ ના આધારે છે. તું કોણ વચ્ચે? તું કોણ? તું વોટ યુઆર નેટિવ પ્લેસ? ઇધર ક્યાં આયા હૈ? વિચ ઇઝ ધ નેટિવ પ્લેસ? વિચ ઇઝ ધ નેટિવ પ્લેસ? વિચ ઇઝ ધ નેટિવ પ્લેસ? ખુદા ખુદા જોયેલા, ખુદા જોયેલા બધા, ખુદા ખુદા ખુદા ખુદા વગર તો અમને ઓળખ્યા વગર જીતા રાખવા એટલે લખી નાખ્યું ગોડ ઇઝ ડેડ. બધા પાદરીઓ ના લખેલ કોઈ ક્રિએટર ક્રિએટર વોટ સર્કમસ્ટાન્સીસ મેડ ધ સર્કમસ્ટાન્સીસ કયા સંજોગો સંજોગો વોટ સર્કમસ્ટાન્સીસ મેડ ધ સર્કમસ્ટાન્સીસ આ દુનિયામાં બધી જે પરમાનન્ટ વસ્તુઓ છે એ વસ્તુ કહેવાય છે, એ પરમાનન્ટ વસ્તુઓ. એને રિયલ વસ્તુ કહેવામાં આવે છે. શું કહે? અને એના ઉપરથી બે વસ્તુઓ ભેગી થાય છે એટલે રિલેટિવ વસ્તુઓ ઉત્પન્ન થાય છે. એ વસ્તુઓ નિરંતર ફર્યા કરે છે, નિરંતર એને મારે ફર્યા જ કરે છે, કોઈ ફેરવતું નથી. આ દુનિયાને કોઈ બનાવનારો જન્મ્યો જ નથી. જો ભગવાન આનો બનાવનારો હોત તો લોજિક શું કહે તો એ ભગવાનનો ક્રિએટર કોણ હતો અને એનો ક્રિએટર કોણ હતો? કોઈ ક્રિએટર નથી. અને મને ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્સીસ આવી રહ્યા છે, ચાલ્યા કરે છે. આપણે તું 5 વાગે ઊભો હોય અને પશ્ચિમ તરફ તું જોઉં તો સૂર્ય મને દેખાય, અને ત્યાર પછી 5 મિનિટ પછી એક વાદળ આવે કાળું એટલે તને એ જગ્યા પર સૂર્યનારાયણ ન દેખાય. ન દેખાય એવું બને ને? ના ભાઈ, એવું બને ખરું ને? પછી પાછું 2 મિનિટ પાછી ફરી જોઉં તાર પાછું કાળું વાદળ હલકું થઈ જાય, તાર તર મહી મહી એક લાલ કુંડાળું દેખાય. કુંડાળું દેખાય થોડું? એ કોણે બનાવ્યું કુંડાળું? બનાવ્યું કોઈ નથી. લાલ લીલા પીરા રંગ પાણી લાવે આ હિલ સ્ટેશન ઉપર આવી ઠંડી પડે આપણું પાણી હોય તો બરફ થઈ જાય એવું બને? કોને બનાવી? ઠંડી ને લીધે પાણી નો બરફ બન્યો. ઠંડી ને લીધે પાણી નો બરફ બન્યો. ઠંડી ને લીધે પાણી નો બરફ થયો. તો તને ઠંડી એકલું લાગે છે, બીજા કેટલા કારણ ભેગા થાય તારે એકલું થાય છે? બીજા કેટલા કારણ ભેગા થાય તારે થાય છે? ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ છે આનો. આ વર્લ્ડ એ જ ચલાવે છે ને, એના આધારે જ ચાલે છે. અને એને એ કોમ્પ્યુટર ક્યાં ચાલી શકે? કોમ્પ્યુટરની મારફત આ થઈ રહ્યું છે. કોમ્પ્યુટર અને આ તારું મગજ એ કોમ્પ્યુટર જ છે. આ નાનું કોમ્પ્યુટર છે, પેલું મોટું કોમ્પ્યુટર. આ નાના કોમ્પ્યુટરોથી મોટા કોમ્પ્યુટર બધું જાય છે અહીંથી, અને તે પાછું છે તે એનો હિસાબ થઈને બધા પાછા ફરે છે. ના જગત ચાલ્યા કરે છે. રોડ પર નાખી દેવું ને? રોડ પર કેમ નાખાય? ના આ બધું લઈ જવું તે આ તમારી જોડે મટી જાય બધું. તને બધું મારી જોડે સાંભળું ને તો બ્રેઇન બ્રેઇન બધી નસર સીધી થઈ જાય અને ચાર ડાયમ ડાયો થઈ જાય. ના તબિયત નરમ છે બધી સારી થઈ જાય. તું ડાયો છું એમાં એમાં જ નથી. આ જગત નો કોઈ ક્રિએટર જેવી વસ્તુ નથી, અને ક્રિએટર વગર જગત થયું નથી. શું થાય? હા પણ ક્રિએટર આ જગત નો કોઈ ક્રિએટર નથી. અને બીજું વાક્ય કહું તો હા, પણ ક્રિએટર વગર થયું નથી. કોઈ સ્વતંત્ર ક્રિએટર નથી આનો. સમુચ્ચય ક્રિએટર છે. કેવું છે? એટલે સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ સમુચ્ચય. એક કારણ અને કરી શકે એમ નથી. કેટલા કારણ ભેગા થાય તારે આ કાર્ય થાય. એ સમજાય છે ને? એક જ જણ એક જ કારણ હોત ત્યારે પરમાત્મા કે એક જ હોત નહીં તો એ ભગવાન થઈ બે હત. પણ આવો બ્લેન્ડ ઓફ સર્કમસ્ટન્સ થવા જોઈએ એ શું કામ થાય? કે જે બ્લેન્ડ ઓફ સર્કમસ્ટન્સ જે થાય છે એ શુક્રવાર થાય કે છે? શુક્રવાર થાય. કેમ શુક્રવાર થાય? સ્વાભાવિક રીતે થાય. સ્વાભાવિક શું કામ થવા જોઈએ? હા આપણે માથે આપણે કહીએ કે મને દાઢી કરવી પડશે, આપડે દાઢી રોજ પૂછપૂછ કરીએ શું કામ થશે? શું કામ થાય? આપડે દાઢી રોજ દાઢી થાય છે શું કામ થાય છે? આપણે આ દાઢી ને આપડે માણસ હ્યુમન બિંગ છે દુનિયામાં, માણસો છે, માણસો શું કામ હોવા જોઈએ? ઠીક છે, આ દુનિયાના માણસો છે એ બધા શું કામ હોવા જોઈએ? નહી એવિડન્સ છે આમાં કશું હોવા જોઈએ. એવિડન્સ છે સારી વિઝન થી દેખાય છે બધું સર ભાઈ ને. અને ખરેખર ખરેખર વિઝન માં છે જ આ હકીકત. હોય એનું કઈ બી કારણ હશે. કોઈ કારણ હશે ને. આ માણસો કેમ થયા? કારણ અને હેતુ ખોરે છે. આ બધા માણસ છે એનો કારણ અને હેતુ ખોરે છે. એવું છે ને, એકનો એક લોટ એને અમુક રીતે બનાવતા રોટલી થાય, અમુક રીતે પૂરણપૂરી થાય, અમુક રીતે બધું બધું આ એકની એક વસ્તુ ઉપર આ બધું એને મારે કુદરતી સંચાલનથી બધું બની રહ્યું છે. આ નેચરલ, ધીસ ઇઝ બટ નેચરલ, ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્સિયલ એવિડન્સ. તમે કહો છો કે આ બધું સર્કમસ્ટન્સિયલ એવિડન્સ છે અને અમુક સર્કમસ્ટન્સિયલ થાય એટલે બ્લેન્ડ આવું થાય, તો શું કામ થવું જોઈએ? માલિક હોય તો આપડે કહીએ કે માતા શેઠવાની કઈ વેચી ખાવી પડશે કઈ છે જ નહીં, કોઈ હુનર જ નથી. અને ચપ્પુ લઈને માર માર કરીએ તો પણ એ ઉગ્યા વગર હે. કુદરતી છે સંચાલન, શું છે? નેચરલ સંચાલન. એમ તો સાયન્ટિસ્ટ એક્સેપ્ટ કરે છે બધું, કુદરત નથી કરતા એક્સેપ્ટ. બીજો કઈ રસ્તો નથી. ભગવાને ક્રિએટર બનાવ્યો આ તો અત્યારે લોજિક થયું છે. પૂછેલો તો ભગવાન ને ક્રિએટર કર્યું અમે કબૂલ કરીએ છીએ, પણ એને કોને ક્રિએટર કર્યો એ પાસે સવાર આવીને બોલ. લોજિક તો પૂછપૂછ જ કર્યા કરે, કેવું એનો એન્ડ જ ના આવે ને. જો ક્રિએટર હોય એન્ડ ના આવે, પણ આ જગત ને કોઈએ બનાવ્યું નથી, એનો બનાવનાર કોઈ ક્રિએટર છે નહીં, અને ક્રિએટર વગર થયું નથી. શું થયું? બનાવ્યા સિવાય થયું નથી. આ એટલે નૈમિત્તિક, નૈમિત્તિક છે બધું. આ નૈમિત્તિક ઇન્સ્ટ્રુમેન્ટ વિતરાગ માલકી હોય તેને પરિગ્રહ નહીં કે છે. અમારી પાસે બધું હોય, અવિટી હોય, અગ્નિ હોય, પરિગ્રહ ના કરાય. અને રાગદેશ ની માલકી એ પરિગ્રહ. આ દેહ મારો છે, સાધુન ખરું ને, મોટા મોટા પરિગ્રહ ને. આ કપડું મારું, પેલું લોટું તૂટી જાય છે ને તો લાકડી નો સમા થઈ જાય છે. આ લાવવાનું જો કદી શીશે તોડી લાવે ને તો આ બાજુ લાકડી એમ પડે ઉભો રહે કે છે. પરિગ્રહ નો અર્થ શું? કે રાગ દેશ પૂર્વક ની માલકી એ નામ પરિગ્રહ. હા, નહી તો માલિક ને એના શરીર ને પરિગ્રહ કહેવાય ને, પણ શરીર પર માલકી પણ હોતું નહી. વિતરાગ હતા ને, વિતરાગ ને પછી જે હોય એનો પરિગ્રહ નહી, રાગ દેશ નથી ને. એની વ્યાખ્યા થી સમજીએ તો ઉકેલ આવે, નહીં તો ઉકેલ આવે નહી. પરિગ્રહ, પરિગ્રહ ના હોય તેથી કઈ પરિગ્રહ નહીં. એ તો મનમાં રહ્યા કરતું હોય. કેવું? અને વસ્તુ નથી નડતી, વસ્તુ ઉપર રાગદેશ છે તે નડે છે. વસ્તુ નડતી સમાધિ હોનારી ટાઈમ ટાઈમ બગડી કરી, માટે કઈ ઉપાધિ થઈ બંગડીઓ કઈ કહે છે. એની પર રાગદેશ છે, એકાદ ખોઈ ગઈ હોય તો કઈ દે, વ્યવસ્થિત છે. વ્યવસ્થિત એમ ખબર પડે ને. હા, પેલું તો એને મારી ઉપાધિ ઉપાધિ થઈ પડે. તારે કશું પરિગ્રહ નથી ને? કઈ નઈ, એની પર રાગ નથી ને. દમયંતીબેન પૂછે છે કે આધિ વ્યાધિ ને ઉપાધિ જે માણસ ને થાય છે તો દરેક ને એ દરેક ની પાછળ પોતાના કયા કર્મો હોય છે કે જેનાથી આ ઉભું થાય છે? આધિ વ્યાધિ ને ઉપાધિ, શારીરિક કઈ ઉભું થાય, માનસિક કઈ ઉભું થાય, કે ઉપાધિ નું કઈ થાય, તો કે એની પાછળ કેવા કર્મો હોય છે? તો બધા અનેક જાતના કર્મ બધા આ બધા કરીએ છીએ તે ચાલુ કર્મો બધા હશે ને તે જ એના કર્મો. પણ આધી જ્ઞાતિ ઉપાધિ ક્યાં સુધી ખરેખર અસર કરે ત્યાં જ્યાં સુધી અજ્ઞાન હોય ને ત્યાં સુધી જ્ઞાન થયું એટલે એને છૂટો થયો પોતે. જય સચિદા. જ્ઞાન થયું ત્યાંથી પોતે છૂટો થયો ને એટલે આધીને સ્વીકારે નહીં માનસિક વિચારો આવતા સ્વીકાર ને. ઉપાધિ તો બહાર થી આવવાની ચીજ માણસ ઘણી વાર પડી જાય ને વાગી જાય છે પછી એને ઈજાઓ થાય છે એવું બધું ઘણી વાર માણસ ને થાય છે. આપણે વાગી જાય છે પડી જાય સામું કોઈ નિમિત્ત નથી હોતું કર્મ જ બધા. તો એની પાછળ કયું એવું કર્મ હોય કે જે એને વાગી જાય છે એ અમારું નુકસાન કરવાનું જે કર્યું હોય ને એટલું જ પોતાનું નુકસાન થાય. અચ્છા સામાને કોઈ ચીજ ને નુકસાન કરવાનો ભાવ કર્યો એટલો જ આપણું નુકસાન. અને ભાવ ના કર્યો હોય તો નુકસાન કોઈ કરે નહીં. દરેક માણસ લૂંટાતા હોય પણ તે જે એવો ચોખ્ખો માણસ હોય ને તેને કોઈ લૂંટી શકે જ નહીં. લૂંટારા લૂંટી શકે છે એટલું બધું શેઠ સાહેબ વાળું જગત છે. આ શેઠ સાહેબ વાળું જગત છે એટલે આપણા ભાવ જો સહેજ પણ બગાડ થયો કે ત્યારે અસર આપણને થાય. પણ આ તો જૂના હિસાબ નું હશે ને બધું. હા આ તો જૂના હિસાબ નું હશે ને બધું જૂના. ભાવ તો અત્યારે બગાડવાનો કે સુધારવાનો અત્યારે વાત જ જૂની પૂછે છે. જૂની જ વાત પૂછું છું. એનો રૂટ કોઝ શું હોય કે જે આપણને ઘણી વાર ખ્યાલ રહે. આપણે અત્યારે જે જ્ઞાન માં તો રહીએ છીએ પણ કોઈને સહેજ કે જે દુઃખ ના થાય એવું ભાવ કર્યો હોય ને તો આપણને દુઃખ આવે જ નહીં. આ પોતે ભાવ કરે તેને દુઃખ. તેમ છતાં આ પેટી છે એને તમારે ફાવે કરી નાખો. શું કહ્યું? એને મારો ટપણો બાળો ગમે તેમ કરો પણ તે માલકી વાળું હોય તો ના કરશે. કે છે કોઈની માલકી વાળું હોય તો કોઈને દુઃખ થાય. તમારી માલકી હોય તો તમને ફાવે તે કરો. બરાબર. તમારી માલકી પાંચમસી વાઈફ ની હોય તો ના થાય. પછી એ કે સુરતી હોય ને તે કે મારો રોયા બાળી દેલું બધું કે છે. મારો રોયા રોયો બોલે મારો રોયા બાળી દેલું બધું કે છે સુરતી હોય તો. ખુદા મરી ગયા કે છે કઈ વાત કે બધા પાદરીઓ લખેલા લે મોટા મોટા પાદરીઓ અમેરિકા નું મોટા મોટું મેગેઝિન ટાઈમ આવે છે એમાં જ એના ઉપર આવેલો છે. ભગવાન જીવતા હતા એવું એ જાણનારા હતા જે તે જ લોકો એમ કે છે ભગવાન મરી ગયા. ભગવાન જીવે નહી કે મરે નહી એવા છે. કેવા છે? આ તો જે જીતા હતા એ જાણતા તેમને જાણે કે ભગવાન મરી ગયા. અહી બીજો કોઈ હસરો મરી ગયો કોણ કરે? અને પછી ભગવાન ની કોણ કોણ કશી ગોડ ઇઝ ડેડ. ખુદા મરી ગયા કેટલા. પણ આ તો સોના ઉપર પિત્તનું ગલેટ કરેલું. કેવું? સોના ઉપર પિત્તનું ગલેટ. યાદ લાગે ના લાગે? દેખાતું નથી એટલે એવું ચડાવે ને એમ. એને આટલું વાત તો કરવામાં ફાયદો થયો. અને કાકા ને કહ્યું પદમસિંહ ને કે કેટલા વખત થી મરી ગયા ભગવાન 15 વાગે થી આવ્યા કે God is dead. એવું બોલે છે પાદરી? એવું બોલે છે ના જડે એટલે પછી શું કે God is dead. દાદા બધી વાતે વિરોધાભાસ હોય,